શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 32મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જે પતિવ્રતા નારીઓ કહી તે તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના ભેદથી ત્રણ પ્રકારની મનાયેલી છે. પૂર્વોક્ત પતિવ્રતાના સર્વે ધર્મોનો આશ્રય કરી પતિની સેવા કરતા કરતા પતિ પાસેથી કામસુખની ઈચ્છા રાખે તે કનિષ્ઠ પતિવ્રતા નારી કહેલી છે. તે નારી પોતાનો પતિ પોતાને કામસુખ માટે ઈચ્છે તેને માટે તેવી રીતના શૃંગાર રસ મિશ્રિત હાવભાવવાળું વર્તન કરે છે. આ કનિષ્ઠા પતિવ્રતા નારી પર પુરુષના રૂપ અને ગુણો જોઈને તેમાં ખેંચાતા મનને નિયંત્રણમાં રાખવા સમર્થ થઈ શકતી નથી, પરંતુ વાણી અને શરીરને નિયમમાં રાખી શકે છે. જે પતિવ્રતા નારી પ્રેમથી પતિની સેવા પરાયણ રહી પોતાના શરીરની પુષ્ટિ ઈચ્છા વિના પૂર્વે કહેલા સર્વે પતિવ્રતાના ધર્મોનું સદાય પાલન કરે છે તે મધ્યમ પતિવ્રતા કહેલી છે. તે નારી ધન, રૂપ, યૌવન અને વિદ્યા આદિક ગુણો પોતાના પતિ કરતા અન્ય પુરુષોમાં અધિક જુએ, છતાં કાયા, મન અને વાણીથી ક્યારેય ચલાયમાન થાય નહીં, તેમ છતાં દૈવયોગે ક્યારેક દેશ, કાળ, ક્રિયા અને સંગનું વિષમપણું પ્રાપ્ત થાય તે સમયે મનના સંકલ્પ માત્રથી તેમનું મન ચલિત થઈ જાય, પરંતુ દેશ કાળાદિકનું વિષમપણું ન હોય ત્યારે તો અત્યંત ધીરજ ધારણ કરી મનથી કે સ્વપ્નમાં પણ બીજા પુરુષનો સંકલ્પ કરે નહીં. આ મધ્યમ પતિવ્રતા નારી પોતાના પતિ પાસેથી કામસુખને પોતાની રીતે ક્યારેય પણ ન ઈચ્છે. પતિએ આપેલા કામસુખને અતિશય ખુશી થઈને સ્વીકારે. હે વિપ્ર, આ પ્રમાણે મધ્યમ પતિવ્રતાના લક્ષણો કહ્યા. હવે શુભ અને ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારીના લક્ષણો કહું છું. તે ઉત્તમ પતિવ્રતા નારી પૂર્વે કહેલા સર્વે પતિવ્રતાના ધર્મોનું સંપૂર્ણપણે પાલન કરે. ધન, રૂપ, યૌવન અને વિદ્યા આદિ ગુણોએ કરીને પોતાના પતિથી અધિક અન્ય પુરુષને જુએ, છતાં કાયા, મન, વાણીથી ક્યારેય ચલાયમાન થાય જ નહીં, તે ઉત્તમ પતિવ્રતા નારી દેશકાળાદિકના વિષમપણાદિ પ્રાપ્ત થાય છતાં પણ પોતાના પતિ સિવાયના અન્ય પુરુષનો મનથી પણ ક્યારેય સંકલ્પ કરે નહીં. ક્યારેક સનેપાત આદિકનો રોગ થયો હોય અથવા અજાણતા કોઈ માદક વસ્તુનું ભક્ષણ થાય, મગજ વિચલિત થયું હોય, છતાં પણ આ ઉત્તમ પતિવ્રતા નારીનું મન બીજા પુરુષમાં આ મારો પતિ છે એવી ભ્રાંતિ પણ કરે નહીં. પતિની સેવા કરે છતાં આ ઉત્તમ પતિવ્રતા નારી પોતાની રીતે કામસુખને ઈચ્છે નહીં. ક્યારેક પતિ પ્રેમથી કામસુખ આપે છતાં તે મનથી નિશ્ચયપૂર્વક ઈચ્છે નહીં, અને જો પતિ આગ્રહ કરીને કામસુખ આપે તો ઘણા લીંબુ ચૂસવાથી અંબાઈ ગયેલા દાંતવાળો પુરુષ શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે તેમ અરુચિથી કામસુખનો પતિને રાજી કરવા સારો ઉપભોગ કરે. આ ઉત્તમ પતિવ્રતા નારી પોતાના શરીરને, અન્ય પુરુષ માત્રના શરીરને અને શરીર સંબંધી સુખને વૈરાગ્યથી અસત્ય જાણે છે અને એકમાત્ર ભગવાનના સુખને જ સત્ય જાણે છે. જો પતિ કામસુખને માટે બીજી સ્ત્રી પરણે તો બહુ જ રાજી રહે અને પતિની પ્રેરણા થાય ત્યારે સપત્નીની પણ દાસીભાવે સેવા કરે. આવી ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારી આ પૃથ્વી પર દુર્લભ છે. દેવતાઓ પણ આવી ઉત્તમ પતિવ્રતા નારીને દ્રષ્ટિ માંડીને સામે જોવા પણ સમર્થ થતા નથી. હે વિપ્ર, જે કનિષ્ઠ પતિવ્રતા નારી કહી તે સાત જન્મે સ્વધર્મમાં નિષ્ઠાવાળી થઈ મધ્ય પતિવ્રતા થાય છે અને જે મધ્યમ પતિવ્રતા કહી તે પણ સાત જન્મે સ્વધર્મનિષ્ઠ થઈ ઉત્તમ પતિવ્રતા થાય છે. હવે પતિનું મૃત્યુ થાય ત્યારે આ ત્રણેય પ્રકારની નારીની જે ગતિ થાય છે તે કહું છું. તે ત્રણેય પ્રકારની પતિવ્રતાઓની મધ્યે ઉત્તમ પ્રકારની નારીને પોતાના પતિના મરણ પહેલાં જ આ દિવસે આ મુહૂર્તમાં મારા પતિનું મરણ થશે એવી ખબર હોય છે, આ નારી પોતાના અને પતિના પૂર્વભવના સાત જન્મો કે તેથી વધુ જન્મોને જેમ છે તેમ યથાર્થ જાણી જાય છે. વૃદ્ધ પામેલા સત્ય અંગવાળી ઉત્તમ પતિવ્રતા નારી પતિના મરણને દિવસે જ પતિની સાથે તાદાત્મ્ય ભાવ પામી પોતાના શરીરના ભાનથી રહિત થઈ જાય છે અને ચિતામાં પ્રવેશ કરે તેના પહેલાં જ તેનો જીવ શરીરથી બહાર નીકળી દેવલોકમાં સતીલોકને પામે છે. ત્યાર પછી જ અગ્નિ આ ઉત્તમ પતિવ્રતાના શરીરને બાળે છે, તેથી તેમને અગ્નિના બાળવાની વ્યથા જરા પણ થતી નથી અને તેમને આત્મઘાતનો દોષ પણ લાગતો નથી. મધ્યમ પતિવ્રતા નારી પોતાના પતિના મરણના દિવસે જ પોતાના અને પતિના પૂર્વભવના એક જન્મને જાણે છે અને પતિની સાથે તે તાદાત્મ્ય ભાવ પામે છે. પછી આ નારી ક્ષત્રિયની જેમ શૂરવીરતા પ્રાપ્ત કરી જરા પણ વિકળ થયા વિના ચિતા ઉપર અચળપણે બેસી પોતાની ધીરજતાના મહાગુણથી ચિતામાં દાહની વ્યથાને સહન કરે છે. અને કનિષ્ઠ પતિવ્રતા નારી તો પોતાના પતિના કે પોતાના પૂર્વજન્મને જાણતી નથી, પરંતુ કેવળ લોકલાજથી ચિતામાં પ્રવેશ કરે છે. કામદોષથી વ્યાકુળ રહેવાને લીધે અથવા વ્યભિચારમાં પ્રવૃત્ત થઈ જવાથી પિતા કે સસરાના વંશને લાંછન લાગશે એવા ભયથી અથવા વિધવાના ધર્મો બહુ દુષ્કર છે એમ માની પોતાનું રક્ષણ કરનાર પુત્રાદિકનો અભાવ હોવાના કારણે તે કનિષ્ઠ પતિવ્રતા નારી ચિતામાં પ્રવેશ કરે છે. ધર્મચારિણી તે કનિષ્ઠ પતિવ્રતા નારી વ્યાકુળ થઈને ચિતામાં બળે છે. આ ત્રણેય પ્રકારની નારીઓ રુદ્રદેવની સાથે બિરાજતા સતી પાર્વતીના લોકને પામે છે. તે સતીના લોકમાં ઉત્તમ પતિવ્રતા નારી પતિની સાથે ઉત્તમ સુખને ભોગવે છે. મધ્યમ નારી મધ્યમ અને કનિષ્ઠ નારી કનિષ્ઠ સુખને ભોગવે છે. પૂર્વોક્ત ત્રણેય પ્રકારની પતિવ્રતા નારીઓને મધ્યે જેને અગ્નિમાં પ્રવેશ કરવાનો નિષેધ છે તે તમને કહું છું. આત્મા પરમાત્માના જ્ઞાનવાળી તીવ્ર વૈરાગ્યવાળી બ્રહ્મચર્યાદી વિધવાઓના ધર્મો પાલન કરવા સમર્થ ભગવાનની ભક્તિવાળી મોક્ષની ઈચ્છાવાળી વીરપુત્રને જન્મ દેનારી બાળ પ્રજાવાળી અને ગર્ભને ધારી રહેલી નારીઓએ અગ્નિ પ્રવેશ કરવો નહીં. સદાય ભગવાન શ્રીહરિનું સેવન કરવું અને પતિવ્રતા નારીઓના ધર્મો પણ શ્રી વાસુદેવની ભક્તિએ સહિત અને ભક્તિએ રહિત એમ બે પ્રકારના કહેલા છે. તે બંનેની મધ્યે ભગવાનની ભક્તિએ રહિતના કેવળ પતિવ્રતાના ધર્મોનું પાલન કરવાથી સતીલોકની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની ભક્તિએ સહિત પાલન કરવાથી શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામરૂપ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં લક્ષ્મીજી જેવા અનુપમ સુખને પ્રાપ્ત કરે છે. તેમનો પતિ પણ શ્રીકૃષ્ણ ભગવાનનો ઉત્તમ પાર્ષદ થાય છે અને તે ધામમાં ભગવાનના ઉત્તમ સુખની પ્રાપ્તિ થયા પછી પરસ્પરનો દંપતિભાવ નિવૃત્ત થઈ જાય છે. હે વિપ્ર, પતિવ્રતા નારીઓની મધ્યે જે નારી સ્ત્રીઓના ગુરુપદ ઉપર વિરાજમાન હોય એવી ધર્મવંશના વિપ્રની સ્ત્રીઓએ પણ પૂર્વોક્ત પતિવ્રતાના ધર્મનું સરખી રીતે જ પાલન કરવું. ઉપરાંત તેની જે વિશેષતા છે તે કહીએ છીએ. તે ધર્મવંશી વિપ્રની પત્નીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને નિવેદન કર્યા વિનાની કોઈ પણ વસ્તુ પ્રસૂતિ આદિકના આપતકાળ પડ્યા વિના જમવી નહીં. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ તેમની સાથે બોલવું અને તેમને જોવું એ આદિક કરવું નહીં, તથા પોતાનું મુખ પણ તેઓને દેખાડવું નહીં, આટલા ધર્મવંશીની સ્ત્રીઓ માટે વિશેષ ધર્મો કહ્યા છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં સધવા સ્ત્રીઓના ધર્મો તેના ફળની સાથે તમને કહ્યા, હવે વિધવા સ્ત્રીઓના ધર્મો તમને સંપૂર્ણપણે કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મોમાં પતિવ્રતાના ત્રણ ભેદ અને તેમના ફળના ભેદનું નિરૂપણ કર્યું. એ નામે 32મો અધ્યાય પૂર્ણ થયો.